છે. આપણે દુધાળાના મૂળજી ભગત, એના દીકરા પોપટના લગ્ન હોય, જાન વિદાય થવાની હોય, શ્રીફળ સિંચાઈ જવાનું હોય, પડે વરરાજા બળદ ગાડામાં વરના ગાડે બેઠા હોય, પણ વરનો બાપ ક્યાં? પછી ગાડું ચાલે ને, ખોળે જડે નહીં. આ ક્યાં આપણે દૂર દૂર જનક સુધી કે આમ ગૌતમ સિદ્ધાર્થ સુધી જવાની વાત છે? ખોળે પણ ભગત જડે નહીં, મૂળજી ભગત. એટલે કોઈએ કીધું, ભાઈ અહીંયા ભગતને ખોળોમાં બધે તમે મંદિરે જાઓ. ગયા મંદિરે, મંદિરે ભગત બેઠા હતા, અહીં છોકરાના જાન ઉકલે છે. એ મૂળજી ભગતને તો આપણે નજરે દર્શન કર્યા છે, ક્યાં આગું છે? મંદિરે બેઠા હતા. અરે ભગત, જાન વિદાયનો પ્રસંગ છે, બધા ઊભા થઈ રહ્યા છે. હા બરાબર છે, જાણું છું, પણ 3 વાગ્યા છે, મારા ઠાકોરને જગાડવા કે નહીં? ઠાકોર જાગે, હું એ બધી એમની સેવા કરી લઉં, પછી આવું ને. મારા ઠાકોરજી અહીં સુતારીએ, છોકરા તો કેટલાય જન્મ પરણાવ્યા છે, આને પરણવાનો મોકો આવ્યો છે, હું છોડું કેમ? આપણે ભાઈ કેટલા જન્મ પરણ્યા, છોકરા છોકરીઓ કેટલી વાર પરણાવ્યા, એનો ક્યાં તૂટો છે ગણતરી નથી. પણ આજ મને મોકો મળ્યો છે, વર પુરુષોત્તમ પામી, એની હારે મને પરણવા દે. ગામડાના છે, કાંઈ ભણ્યા કેટલું કાંઈ નથી, પણ જેને જાણ્યું કે આ બધું ઈ અસલ જાણ્યું, આને કહેવાય. બાકી તો નહીં તો છોકરો છોકરી પરણતી હોય ત્યારે વરના બાપને માથે માથું ન હોય. હે, તમે કઈ પૂછવા, અટાણે મને પૂછો હો, અત્યારે મારા માથે માથું નથી, તે શું છે? ઘણા એમ કયો, અત્યારે તમે બોલાવો, મારે માથે માથું નથી. માથે માથું ન હોય એ એક ભૂતની જાતિ છે ને, એને ખવિશ કહેવાય છે. એટલે મહિમા જાણવો પડે સત્સંગનો, સંસારને જેવો છેવો જાણવો પડે, એની સાથે ભગવાનનો મહિમા, સત્સંગનો મહિમા, ભગવાનના નામનો મહિમા. એકવાર સ્વામિનારાયણ બોલો, ઓહો બ્રહ્માંડ ઉદુ ચતુ થઈ જાય, પણ એ થવા નથી દેતા, કારણ કે એને ચલાવવું છે. આ નામની તાકાત, આ સર્વોપરી નામ, એ અકથનીય ઘટના છે. મારા તમારા મુખમાં હોય એ તો એનાથી નહીં, અકથનીય વસ્તુ છે. એટલે ગુણાતીતાના જે અમસ્તું નથી કહ્યું કે જો એવો છે એવો મહિમા જો જાણીએ તો ડગલી ચસકી જાય, બહુ મોટી વાત છે. આપણે જે અત્યારે અડધી રાતે બેસીને આ જે વાતો કરીએ છીએ, એની કથા કરીએ છીએ, તમે સાંભળો છો, એ સદભાગ્ય કંઈ ઓછા નથી, મહિમા જાણવાની વાત છે. પણ આપણો સત્સંગ કેવો છે, થયો તો થયો, કારણ કે યથાર્થ જાણ્યો નથી. પહેરેલા વસ્ત્ર જેવો છે, ઉતારતાય વાર નહીં, પહેરતાય વાર નહીં, પણ ચામડી જેવો જ્યારે સત્સંગ થઈ જાય પછી નોખો પડે નહીં, અને પડે તો પ્રાણ જાય. સુંદરયાણામાં શ્રીજી મહારાજ પહેલી વાર સંવત 1864 સાલમાં પ્રભુ પધાર્યા, ત્યાંના ડોસા ખાચરના દરબારમાં ઉતર્યા. એમની દરબારના બે કામદાર, એકનું નામ વનાશાન, બીજાનું નામ પુંજાશાન, એને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. હવે એ તો વૈષ્ણવો, પરમ વૈષ્ણવ, શ્રી કૃષ્ણ તમ ગતિર્મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કોઈ આગ્રહ કર્યો કે તમે આવો, એકવાર તો દીદાર કરો, દર્શન કરો. એટલે કીધું કે ભાઈ આવશું, આવશું, વિચારીને આવશું. બે ભાઈઓ વિચાર કર્યો કે જશું તો કે જઈએ, જોવામાં શું વાંધો છે, પણ જો ભગવાન શ્રી કૃષ્ણ છે ને, એને આ બધું યજ્ઞ હોય તો ભગવાનના ચરણમાં તો 16 ચિહ્ન હોય. આપણે જઈએ કહ્યા વગર પોતે પોતાના ચરણ આમ લંબાવી અને આપણને 16 ચિહ્નના જો દર્શન કરાવે તો ભગવાન સાચા, દુનિયા ભલે માને, આપણે તો વૈષ્ણવી દ્રષ્ટિથી જાવું. વાત સાચી, બીજા બધા ચમત્કાર થઈ શકે, ઘણા કોઈ કોઈની પાસે જાય ને ત્યારે કે અંતરિયામી છે ને ફલાણું છે ને મનનું કહી દે ને ઓયલું કહી દે ને આવું કહી દે ને તે કરે, એની એ જાણવાની તો ઘણી રીતો છે, ઘણી રીતો છે. ઘણા જાદુગર નથી જાણી દેતા, તમને કેલાલ શો નથી બતાવતા, ને તમે વિચારો એ બોર્ડ ઉપર લખાઈ જાય, નથી લખતા પછી તમને કે તમે આ ધાર્યું હતું, એ તો મેં જોયું છે. કેલાલ સાહેબ બતાવે છે, ઘણા જાદુગર બતાવે. એ વિદ્યાઓની પાછળ તો ઘણું બધું છે, એમાં ક્યારેય છેતરાતા નહીં. અંતર્યામી કોઈ વાત કરી દે અંતરની, એનાથી છેતરાતા નહીં. પણ તમારા ઘટમાં કામ ક્રોધ લોભના જે સંકલ્પ થતા હોય એ અટકાવી દે એની પાસે. બાકી આવું તો જેમ જેમ કલયુગ આગળ વધશે ને એમ બધી જ જાત જાતની એવી ન કહેવાય એવી વિદ્યાઓથી આ બધું પ્રાપ્ત થાય છે. એટલે એમાં તમે નહીં ફસાઈ પડતા. સોળ ચિહ્ન ન દેખાડી શકે, મને સોળ ચિહ્ન આપણને બેને બતાવે તો માની એક ભગવાન છે. ત્યાં બીજા ભાઈએ કીધું કે એ વાત સાચી, પણ મને એક હવે આપણે જઈએ ને પછી ચરણમાં નમી પડીએ તો કંઈક ભેટ કરવું પડે ને, તો ભેટ શું આપશું? તો કે માગી લઈએ સામેથી, આપણે શું કામ કહીએ? તો કે શું માગે? એ શું આપણી પાસે માગે ને આપણી પાસે ન હોય તો? એટલે કે જો આ નવા ચોફાળ ત્રણ હમણાં જ આવ્યા છે, આપણે કોઠી ઉપર રાખ્યા છે, બસ એ માગી લઈએ કે ભાઈ થોડા ત્રણ ચોફાળ નવા છે તો આપો ને. આ સંકલ્પ કરીને વનાશાન પૂંજાશા આવ્યા શ્રીજી મહારાજ દશાથ ખાચાના દરબારમાં. મારો વાલીડો બેઠા છે ઢોલિયા ઉપર, એવું નાનકડું સ્વરૂપ, મન મન હશે કાલે ખંજન પડે, હાથમાં ન હોય ત્યાંથી ફૂલા ગુલાબનું ફૂલ લાવે, એ ફૂલ રમાડતા હતા સૂંઘતા હતા, એમાં આ ભક્તો બેઠા હતા ને એમાં એ આવ્યા. પ્રણામ બેઠા, આવો આવો શેઠિયાઓ આવો, જુઓ જી આમાં વનાશાન પૂંજાશા જોઈ રહ્યા. આ ડાબા ચરણમાં જુઓ તો, અરે પ્રભુ જવ જાંબુ વજ્રથી બે પગ પકડીને દોડીને પકડી લીધા, પ્રભુ આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, અમને તમારે શરણે લઈ લે. મારે કે લાવો, હાથ લાવો જમણો, જળ મૂકી વર્તમાન ધરાવ્યા. મહારાજે કુમકુમનો ચાંદલો કર્યો, ગળામાં કંઠી મૂકી, લ્યો સ્વામિનારાયણ મંત્રનું કરજો ભજન. ભલે પ્રભુ. પણ શેઠિયાઓ ગુરુ કર્યા તો દક્ષિણા તો આપવી પડશે ને. ઘરે કોઠી ઉપર ત્રણ ચોફાળ નવા તડાકા મારે એવા મૂક્યા છે, જાઓ હળી કાઢીને લઈ આવો. અરે મારા વાલીડા તમે બધું જ પૂરું કરી દીધું. ઓકે, હા વાહ પ્રભુ વાહ. અરે તમારા જેવાઓને માટે જ હું અહીંયા પધાર્યો છું, ને પછી ક્યાંથી કાચું રાખું? દોયડા ત્રણેય ચોફાળ લાવીને પ્રભુના ચરણમાં મૂક્યા, અને પછી તો જે ભજનને સત્સંગનો રંગ ચીડ્યો ભાઈ, દિન દિન પ્રતિ દિન દુગુના રાત ચોગુના, એવો સત્સંગનો રંગ, ભડકા જેવો તિલક ચાંડલો, ગળામાં કંઠી, મુખમાં સ્વામિનારાયણ નામ, પણ ઘરે વાંધો પીડ્યો. ઘરે એમના પિતાનું નામ હેમરાજ શાહ શેઠ, પાંચ હાડા પાંચ હાથ ઊંચી કાયા, મજબૂત શરીર, પૂળો પૂળો મૂછો, મોટી દોઢ હાથની માથે પાગ પહેરે, અને આખા ધંધુકા પરગણામાં પરમ અગ્રણી વૈષ્ણવ, કે જેનો નામ પડે તો હાવ જ ભાગી જાય આવો માણસ. ઈ હાલતા હોય ને ગંધાવે તો હાવ જ ભૂયો જાય જંગલમાં. આવા હેમરાજ શાહ લીંબુની ફાડ જેવી આંખો, હવે અને પરમ વૈષ્ણવ, અને એટલા બધા ભગવત હૃદય કે સુંદરિયાણાથી પાંચ ગાવ થાય ધંધુકા. દર એકાદશીનો નિર્જળા ઉપવાસ, અન્નનો દાણો, ફરાળનો ફ્રૂટનો દાણો તો નહીં, જળનું બૂંદ પણ ના પીએ હેમરાજ શેઠ. અને માથે એક મણ ઘીનો ગડવો ઉપાડી, દેગડું ઉપાડી, અને સુંદરિયાણાથી ચાલી અને ધંધુકા જાય, મરજાદીઓ વૈષ્ણવ બધા ભેળા કરે, રાતના 12-1 વાગ્યા સુધી સંકીર્તન ભજન કરે, અને પછી બધા સવારે એ ઘી લઈ ગયા છે પોતે માથે ઉપાડીને, એમાં સાકરિયા લાડુ ચૂરમાના બનાવે અને બધા મરજાદીઓને વૈષ્ણવને પારણા કરાવે, અને પછી શેઠ પોતાને ઘરે આવે. દર એકાદશીનો આ મહિનામાં 2 પ્રોગ્રામ. નોકર ચાકર ઘણું બધું રાખી શકે, માથે ઉપાડીને જાય, કેટલો મહિમાન કેવો છે. હવે એને વાંધો પડે સ્વાભાવિક, એને પણ છોકરા જુવાન અને પાછા કામદાર દરબાર ને ત્યાં, અને આમાં એવું છે ને દુનિયા બીતી હોય એના ઘરના એનાથી બીતા ના હોય એવું જ હોય. આપણે ત્યાં છારોડીમાં 26 જાન્યુઆરી ગઈ ને ત્યારે એક બહુ વિશિષ્ટ મહેમાન આપણે હાઈકોર્ટના જજ હતા, તે આવ્યા હતા પ્રવચન પર. થોડું પ્રવચન એને લાંબુ કરી નાખ્યું, જે સમય આપ્યો તેનાથી 10-15 મિનિટ લાંબુ કરી નાખ્યું. એટલે આયોજનમાં તો અકળામણ થાય, સ્વાભાવિક છે, એ બધું હોય, પૂરું થયું. પણ પછી છૂટ્યા પછી એના ઘરવાળાએ જે એને ગગલાવ્યા છે, તમને કશી ભાન પડતી નથી, નકલ નથી, નામ નથી, તેમને પણ ગમે એના જજમેન્ટ આપે, અહીં શું આપે? હવે છોકરા જુવાન, એટલે એમરાજ શાહ બીજું એમને શું કહે, પણ બેટા આ તમે શું કર્યું, તમે આ ઘરમાં આ ક્યાં લાવ્યા, આપણને શું કમી છે? આપણે વલ્લભ કુળના આશ્રિત, આપણે કૃષ્ણનું ભજન કરીએ, આપણું આખી પરગણામાં આપણું નામ બેટા, આ એક ઘરમાં બે પાણી, એક પાણીયારે બે ગોળા, એક મ્યાનમાં બે તલવાર, આ રોજનું. પણ જુવાન છોકરા કંઈ બોલે જ નહીં. અને પછી છોકરાઓને જાજુ કહેવાય શું, કાંઈ બોલાય નહીં, થોડી થોડી ચણભણ થાય, અચ્છા ઓમ સજ્જન ખાનદાન એટલે બીજું કાંઈ બહુ બોલ્યું ના કરે, પણ ગમે નહીં, બેટા પાછા ફરી જાઓ, આ ન ચાલે, એક ઘરમાં બે પાણી, આ બધું બધું બહુ સમજાવે. તમે બીજા કેનારા હોય ને કે ભાઈ તમે શેઠ આવું છે તમારું, તમારા જ ઘરમાં પછી આ ક્યાં ગરી ગયું એમ, એટલે શેઠને એ દુઃખ હોય ને, ઘણાને એવું કહેતા હોય કે ભાઈ તમે આવા ને તમારો છોકરો વળી આવું કેમ કર્યું, એટલે રોજનું દુઃખ. પણ પૂંજાશાન વનાશા એનો સત્સંગ વધતો જાય, દિન પ્રતિદિન વધતો જાય, અને બાપનું કાંઈ માને નહીં, અને બાપ બહુ વર્જક કરી શકે નહીં, મનમાં મનમાં પીડા, છોકરાઓને મનમાં એ પીડા કે છોકરાઓને શું, બાપા સત્સંગી થઈ જાય, લે હાલે આ તો ઉલટું થાય એવું થયું. પણ વાત એની એવી સાચી કે ભાઈ અત્યારે જેને ભજીએ છીએ ધરતી ઉપર હરતો ફરતો પ્રભુ છે, તો આ મારા બાપને પણ આ લાભ મળી જવો જોઈએ, ખોટો હશે નહીં. 10 વર્ષ નીકળી ગયા, 10 વર્ષ આમ નમ ચાલ્યું, વિચાર કરો એક જ ઘરમાં. સંમત 1864માં એ સત્સંગી થયા, સંમત 1874માં ગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા સુંદરિયાણામાં. એ પ્રગલ્ભ કાયા નામ લઈએ તો જન્મ જન્મના પાપ બળી જાય. મને ગોપાળાનંદ સાહેબ અત્યંત કરુણાળું લાગે છે, અત્યંત કરુણાળું, અત્યંત કરુણાળું, કે એની પાસે તમે પગમાં પડી જાય ને આમ કરી દો, એ કોઈ કહે જ નહીં તું આ સાધન કરીને, આ વ્રત કરીને, આ તપ કરીને, આ પ્રાયશ્ચિત કરી, તું મારી પાસે આવ્યો એ જ મોટું વ્રત ને એ જ મોટું પ્રાયશ્ચિત. પછી બીજો ઇલાજ જ નહીં, વહા મસ્તક ઝુકા હે જહાં બંદગી ખત્મ હે. બંદગી શું હોય, જ્યાં માથું નઈમો ત્યાં જ બધી બંદગી, હિસાબ બધા બધું ખતમ થઈ ગયા પૂરું. ફસલે બહાર આઈ હે સુફીઓ પીઓ શરાબ. પણ આ શરાબ એટલે ભક્તિ નહીં, પાછી ઓલું ચાલુ કરતા નહીં. ફસલે બહાર આઈ હે સુફીઓ પીઓ શરાબ, બસ હો ગઈ બંદગી મુસલ્લા ઉઠાઈએ. આ પ્રેમથી જ્યારે કોઈ મસ્તક ઝુકાવે અને પ્રેમથી પ્રભુને પુકારે, આવિર્ભાવ થાય, બસ બધી બંદગીઓ પૂરી. ગોપાળાનંદ સ્વામી આવ્યા, વનાશાન પૂંજાશાહી વાત કરી કે સ્વામી ઘરમાં થોડી તકલીફ છે, બાપુજીને લઈ આવો અહીંયા. બાપુજી અહીંયા આવે, અહીંયા ના, પણ કોઈ પણ રીતે સમજાવીને લઈ આવો ને, કેમ છે, વાત કરી જોઈ. સ્વામી કીધું, એટલે જઈને કીધું, પિતાજી તો ગા અમારા સ્વામી આવ્યા છે. સ્વામી સ્વામી ખબરદાર બોલ્યો તો સ્વામી, સ્વામી એક વલ્લભ, બાકી બધા બાવા, આજ સુધી હું બોલ્યો નથી, આજ મને તે કહ્યું સ્વામી આવ્યા છે, સ્વામી એક વલ્લભ, બાકી બધા બાવા, નીકળ. વનાશાન પૂજા છે, ઘરમાં ઝઘડો થાય એટલે કંઈ બોલી આવ્યા સ્વામી પાસે. કેમ થયું સ્વામી? નહીં આવે, નહીં આવે, નહીં આવશે, પણ કાંઈક તમે સમર્થ છો, કાંઈક કરો, કોઈ રીતે આવે, એકવાર આવેલ પહોંચી જાઓ. જો એમ તો કહ્યું છે અહીંયા વહી બાત ખતમ, એકવાર અહીંયા આવે તો સ્વામી એ વૈદરાજ ગજબના છે, ચહેરો જોઈને રોગ કહી દે, નાડી પકડે તો વાત પૂરી, બાકી આમ હાઈલું આવતો ને ત્યાં કહી દે કે આને કમળો છે કે ટાઢિયો છે કે એકતા એકતારીઓ છે, એ ચાલ ને ચહેરો જોઈને રોગ કહી દે. અને નાડી વે તો પ્રખર છે સામે, આમ હાથ મૂકે આમ ત્યાં જ એના આખા નસ નસના રોગ અણુ અણુ રોગ સ્વામી જાણે. એમ તો અમે માંદા જ છે લ્યો. અરે સ્વામી, કોમળ ફૂલ જેવું શરીર છે, નખમાં રોગ નથી. મેં હમણાં કહ્યું ને નાડી પકડશે ને તો ખુરાટ થઈ જશે. બાકી વૈદ્યનો ધર્મ છે એટલે અત્યાર સુધી માનતા નથી, પણ એને બહાને આવશે. વૈદ્યનો ધર્મ છે દુશ્મનની દવા કરવી. લંકામાં સુષેણ વૈદ્ય હતો, રાવણનો હતો, પણ લક્ષ્મણની દવા કરવા આવ્યા ને. વૈદ્યનો ધર્મ છે દુશ્મનની દવા કરે, પણ ઊંધું ઇન્જેક્શન ના આપે, નહીતર આવે પણ આપીને વિયો જાય. એક જણો જઈને ડોક્ટર ને કહ્યું, ડોક્ટર તમારી પાસે ત્રણ ત્રણ વાર ધક્કા ખાઈ ગયો, તાવ ઉતરતો નથી, તમે શું કરો છો? હવે જો નથી તાવ ઉતર્યો ને તો કાલે સવારે તમે નથી. ડોક્ટર સામે બાવ્યો, હવે જો આજ તાવ ન ઉતર્યો તો કાલે સવારે તમે નથી. ડોક્ટર કે લ્યો આ બે ગોળી, રાતે સુવો તો એક લઈ લેજો, બીજી સવાર ઉઠો તો લેજો. એટલે સ્વામી, એ તો મહાવૈદરાજ તમે આવે અને નાડી જોવે ને તમારા નખમાં રોગ ન હોય તો પછી જે છે સ્વામી, અમારે ઘરમાં થોડી રહેવું તકલીફ પડી જાય. અમે છેતરાણા કહેવાય, આ બહુ ચાલ જુદી કહેવાય. તમને મારા પ્રભુ બસ સમજી ગયા, જાઓ. આવ્યા ને કીધું બીજે દિવસે આવીને પછી, યસ, અમારા ગુરુ સ્વામીને બોલ્યા, અમારા ગુરુ માંદા પડી ગયા છે, તો બાપુજી તમે દવા કરવા આવશો? વૈદ્યનો ધર્મ છે, દુશ્મન હોય તો ઔષધ કર. ચાલો, હાથમાં બેગ, પેલી ચોરસ બેગ અતરી આવે એવી લઈને, કહું છે એવી બેગ, ઇમરજન્સી બેગ, ફર્સ્ટ એઇડની, હા, બોક્સ લીધો હાથમાં, માથે પાગને છોગલિયું આમ ભરાયું, આ દુકાન જે મોજડી પહેરી, ખેસ આમથી આમ નાખ્યો આડછોડે, આગળ વનાસાન પૂંજાશા અને પાછળ પહાડી શરીર જેવા હેમરાશ છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે દ્વારિકાધીશ, ભજન કરતા કરતા, ઓહો. અને ગોપાળાન સાહેબ ઓલે આવે પગથિયા હહળ થયો, લાંબા દિન હોઈ ગયો, વનાસા નથી થાળી, છાતી થડક ઉથડક થાય છે, કે આ શું થાશે હવે કઈ. ઓલા આવ્યા જોયું એટલે આવી ગયા છે, લાંબા દિન હોઈ ગયા. હેમરાશ આવ્યા, બેગ મૂકી બાજુમાં બેઠા, ગોપાળાનંદ સામે નજર કરી, સ્વામી એની સામે નજર કરી, વૈદરાજ આવો, જય શ્રી કૃષ્ણ. બહુ મીઠું લાગ્યું, ઘણાને બહુ આગ્રહ હોય, સ્વામિનારાયણ બોલો પછી જ વાત કરે ફોનમાં. અરે ભાઈ, એ જય શ્રી કૃષ્ણ બોલે છે તો તમે જય શ્રી કૃષ્ણ બોલો ને, હા મામા હું કા લાકડા લડાવો. બહુ એવા જડ હોય. મેં ખરેખર એક, મારે ક્યારેક ક્યારેક અનુભવ થાય, એક જણા લગભગ થોડા વખત પહેલા જ મેં એક જણા ફોન કર્યો, તો એનો ભાઈ છે તું પડે, મારું નામ નથી દેવું, આમાં બેઠા હોય છે. એટલે એનો ભાઈ સત્સંગી અને એનો ભાઈ નહીં સત્સંગી, એ ઓલા એની જગ્યાએ એના નાના ભાઈ ઉપાડી લીધો. એને ખબર નહીં કે આપણે ફોન કર્યો, નહીતર તો નહીં આવી કરતો હોય, પણ મને ખ્યાલ આવી ગયો. મેં કીધું, છે ભલાણા ભાઈ? હા, પણ પેલા જય શ્રી કૃષ્ણ તો બોલો. મેં કીધું, મને ગમત છું જી. મેં કીધું, ભાઈ અમે બોલતા હોય એ બોલીએ, નહીં પેલા જય શ્રી કૃષ્ણ બોલો. મેં કીધું, પણ મારે નથી બોલવું, નથી બોલવું તો વાત નહીં થાય, જય શ્રી કૃષ્ણ બોલો. કીધું, હવે બહુ છતું કરવામાં મજા નથી, પછી વાત આગળ પૂરી. એટલે આ જય શ્રી કૃષ્ણ આવો વૈદરાજ બેઠા, બહુ મીઠું લાગ્યું. જય સર, બીમાર છો? હા, લાવો નાળી. ચહેરા ઉપર કોઈ દર્દ દેખાણું નહીં, હાથમાં નાડી લીધી, ટોટલી નાડી બંધ, આંગળીઓ ઘસે, આ બાજુ આંટો મારીને અહીં આવ્યા, પગની ઘૂંટી નીચે નાડી ધબકતી, અહીંયા જોયું, ડાબે જમણે કાનના મૂળમાં જેટલા જેટલા મર્મ સ્થાનો બધી આંગળીઓ અડાડે, ક્યાંય નાડીનો ધબકારો નહીં. અને ગોપાળાન સાહેબ વાતો કરે ને, અરે કેમ વૈદ્યરાજજી નાડી નથી પકડાતી? અરે જુઓ ને, અમને બહુ દરદ છે, કેમ આમ કરો છો? પેલા બબે વાર ત્રણ ત્રણ વાર જુઓ, અને સ્વામી વાતો કરે અને વનાસન પૂજાને સામે જોતા જાય. વનાસન પૂજા છે કે ચક્રમાં લઈ લીધો ડોહાને. હા, આવું કરશે એ ખબર નહોતી, હવે એને આખું તંત્ર જ બંધ કરી દીધું. હૃદય ઉપર કાન મૂકે, ધબકારો જ નહીં ને, કશું જ નહીં. હૃદયનો ધબકારો નહીં, નાડીનો ધબકારો નહીં, હૃદય ધબકે નહીં, કાંઈ નહીં. સ્વામી છે એની સામે નિરાય તેમ જોવે. અને હેમરા શાહ દોડીને બે ચરણ પકડી લીધા, પ્રભુ આપ સાક્ષાત શ્રી કૃષ્ણ છો. આવી યોગ કળા શ્રી કૃષ્ણમાં હોય, બીજા કોઈમાં ન હોય. આજથી હું તમારે શરણે છું, તમે શ્રી કૃષ્ણ છો. ગોપાલ સાહેબ ખડક બેઠા થઈ ગયા, એકદમ ભડાક બેઠા થઈ ગયા. શેઠ હવે નાડી જુઓ તો બધી ધબકતી. પ્રભુ પ્રભુ આપ તમે સાક્ષાત શ્રી કૃષ્ણ છો. નહીં નહીં નહીં વૈદરાજી શેઠજી, હું શ્રી કૃષ્ણ નથી, પણ મારી જેવા 500 જેની ઉપાસના કરે છે તો ગઢપુરમાં બેઠા છે, એ સાક્ષાત પ્રભુ છે. હું તો એનો એક દાસ સેવક છું. ઓ હો હો હો હો હો, શું વાત, આપ એમના સેવક અને એ, હા એ તો ગઢપુરમાં બિરાજે છે પ્રભુ, અને એનું ભજન તમારા દીકરા કરે છે. પ્રભુ આજથી હું પણ તમારો છે. પહેરી કંઠી હિમગીરીની ટૂંક હેઠી પડી અને વનાશાન પૂંજાશે અને કેટલો હરખ થયો છે તમે વિચારો. એ કૂદવા માંડ્યા, કૂદવા માંડ્યા. બાપના પગ પકડી લીધા સ્વામી કરતા પેલા. બે છોકરાને માથે હાથ મૂક્યા, દીકરાઓ તમે સાચે રસ્તે છો, આજ હું તમારી સાથે છું, આપણે શિર છાટે સત્સંગ રાખશે. વાહ રે વાહ. ગોપાલાનંદ સાહેબ વર્તમાન આવ્યા, થયા સત્સંગી, આવ્યા ઘરે અને સુંદરિયાણામાં હવા ઉડી, શેઠ સત્સંગી થયા. ત્યાં તો વાત વાતમાં તો ભાઈ લાકડીઓ તાર આજુબાજુના આખા ધંધુકા પગર પરગણામાં બધે વાત થઈ ગઈ કે હેમરા શાહ સત્સંગી થઈ ગયા. હે, વૈષ્ણવો બધા ભેળા થયા, આનું કરવું શું. કોઈ કે અલા નાચ બાર કરો, નાચ કર. બોલે કે હાવજને કેવા કોણ જાય, હેમરા શાહ નામ પડે તો બધા ભબડી ઉઠે. કોઈ એના આગેવાન જે કઈ વડા કહેવાય બધા, કોઈ આની આગળ કઈ ઉચ્ચારી જ ન શકે. પણ પછી બધા એવું બધું મળ્યા બોલવા, એમાં કે ભગવાન સામે આમ છે ને તેમ છે, એટલે શેઠને કચવાટ ગમ્યો નહીં. એ કે જે કાંઈ હોય ખુલાસો, હું તો આવું જ છું ને જમાડવા મર્યાદિત વૈષ્ણવની સાથે આવું જ છું. એની ઈચ્છા હતી, વૈષ્ણવો છે ને આપણે, વૈષ્ણવ છે તો કૃષ્ણ છે, બધા વૈષ્ણવો જ છે. એને કંઈ મારે જમાડવા નહીં કે કીર્તન ન કર્યો એવું નથી, પણ એવો કચવાટ જાત જાતનો ખોટો કર્યો. અને પોતાના ઈષ્ટનું હવે જો કોઈ બોલે તો પછી હમણાં શાહ ત્યાં ન જ જાય ને, એટલે ન ગયા. એટલે નાચને વધારે થઈ ગયું. આમણે કીધું હું આવવાનો જ હતો, પણ તમે છે ને મને પૂછ્યા વગર જે કચવાટ કર્યો ને એનાથી મારું મન દુખાણું છે. નાયતાને કંઈ કહી શકી નહીં. 6 વર્ષ આવી રીતે રહ્યા અને સંવત 1880 સાલમાં બેઠા છે હેમરા શાહ પોતાના ઘેર. બે છોકરા વનાશાન પૂંજાશાન બોલાયા, બેટા શ્રીજી મહારાજ હમણાં જ મને તેડવા આવવાના છે, મારે જવાનું છે. હા જોયો, માથું કપાઈ જાય નહીં તો સત્સંગ મુકતા નહીં. આ લાભ મળે નહીં મારા ને તમારા ભાગ્ય કે આપણને આ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી મળી ગયા છે. માટે જે થાય આજ હું જાઉં છું, હું સમજુ છું મારો જે હાંકો છે એ નાઇતમાં તમારાથી નહીં રહે, સહન કરવું પડશે. કારણ કે અત્યારે કોઈ બોલી નથી શકતા, 6 વર્ષથી જ નાઇત જે હમી ગઈ છે એ હું જાણું છું. કારણ કે ચૂલે આપણે પાત્ર ચડાવીને એમાં કંઈ નાખ્યું હોય ખીચડી બીચડીને બકબકબ થતી હોય ખબર તો પડે જ ને. એટલે એ આખી નાયત આમ થાય છે એ હું જાણું છું. તમે નાના છો, મારો કડપ જુદો છે, પણ હવે મારે જાવું તો જોઈ હું જાઉં છું. પણ એક જ ભલામણ છે, બસ આ વસ્તુ મળે નહીં, એ આપણને મળી છે. માથા કપાઈ જાય, કંઠી મૂકતા નહીં, સત્સંગ મૂકતા નહીં જાઓ બેટે. અરે પ્રભુ તમે અમારા તો બાપ છો, તમારા વચન શિરોમાન્ય છે, અમે સુરવીર થઈને સત્સંગ રાખીશું. તમે જરાય મનમાં રાખતા નહીં કે આ પાછા પડી જશે. તો લ્યો જો આવ્યા છે સહજાનંદ સ્વામી, ગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે. લ્યો જય સ્વામી નારાયણ, હું જાઉં છું. અને શેઠ હેમરાજ વયા, અગ્નિ સંસ્કાર થઈ ગયો, વિધિ વિધાન પતી ગયા, પછી જૂના જમાને આજની રીતભાત હશે એમ કારજ કરવાનો પ્રસંગ આવે. મારે શું કહેવાનું છે, બ્રહ્મ પદમ તમ પ્રવેશ વિદિત્વા, સત્સંગનો ભગવાનનો ભજનનો એનો મહિમા જાણે તો જ એમાં પ્રવેશ થાય. એ શંકરાચાર્યજી કે એનો મહિમા જાણીને એ માર્ગે જાતું, બાકી આમાં મઉ થામાતું. આ બધું બહુ ગમે એટલું કરશો, નિષ્કુળાનંદ સ્વામી કે પાણીને વલોય વલોય વલોય વલોય વલોય થાકી જાય એમાં કોઈથી માખણ આવે, રેતીને પીલી પીલી પીલીને મરી જાય એમાં કોઈથી તેલ નીકળે, તો પછી કરો છો હું? કઠણ છે જાણવું સમજવા. એમરા શાહનો કારજ માટે બધું જે કંઈ ગોળ ખાંડ સાકર લોટ અનાજ બધે રાશન જે ભેળું કરવાનું ભેળું મીંડા કરવા, અને ગામડે ગામડે બધા વૈષ્ણવોને નાતના જ્ઞાતિઓ બધાને પત્રિકાઓ લખી અમારા પિતાનું કારજ આ દિવસે નિર્ધાર્યું છે, સૌ બધા આવજો, ભોજન સમારંભ આ તે બધું હોય ને પ્રસાદ લેજો અને મને અમને કૃતકૃત્ય કરજો. નાતના બધા થયા કે હવે હવે લાગ આવ્યો છે. એટલે પાંચ શેઠિયાઓ લાટા પાટા શણગાર સજી અને બે પાંચ દાડાની વાર હશે, અહીં બધો સામાન ભેળો થઈ ગયો અને આવ્યા. વનાશાન પૂંજા છે, આદર સત્કાર આપ્યો, પધારો પધારો શેઠિયાઓ, આવો જુઓ તમારે હિતની વાત કરવા આવ્યા છે. હા, નાયતમાં ડખો તો બહુ છે તમે જાણો છો. હા, સત્સંગ મૂકી દો તો નાયત જમશે, નહીંતર કોઈ જમવા આવવાના નથી. સત્સંગ મૂકી દો તો જ ભાઈ, જો નાયત અમારે માટે શિર સમાન ગણાય, પણ સત્સંગ છે એ તો અમારો પ્રાણ ગણાય, એટલે એ અમારેથી નીકળે નહીં, મુકાય નહીં. એમ તમે અમને બે ટુકડે વાત કરી દો, અમે કોણ છો એ સમજો તમે, અમે તમારા બાપની હેડી ના કહેવાય, એથી અમે તમને દંડવત કરીએ. તમે અમારા બાપની હેડી ના હો પણ તમે કયો એટલે અમારે સત્સંગ મૂકી દો, મારો બાપ કઈ ગયો છે કે રાખજો. અમારો બાપ અમને કઈ ગયો છે કે રાખજો, તમે તેના હેડી ના છો, પણ અમારો મેડીનો બાપ કઈ ગયો છે. એટલે જો એ શેઠિયાઓ તો ન થાય, નાચ જમે પ્રેમથી જમે, કોઈએ ન જમાડ્યું હોય એવું અમે નાચને જમાડીએ, ખર્ચ કરીએ, પૈસાની કમી નથી. અને અમારો બાપ જેવો મોભાદાર હતો એવું જ કારજ કરવું છે. સત્સંગ નહીં થાય. અરે તમારા હિતની વાત કરીએ છીએ, બાકી નાચ તો હામો દંડ કરવાનું કે છે તે એમ બી જાય. ભલા તમે જુવાનિયા છો, તમે અમારી વાત સમજતા નથી, દુઃખી દુઃખી થઈ જાય છો, રાન રાન પાન પાન થઈ જશો, હવે બાપનું છત્ર નથી, હજી બહુ જુવાનિયા છો, તમે બહુ જુવાન ચોમાસા નથી જોયા, હજી આ તમે નાતની ભૂંડાઈ નથી જોઈ, તમે આ બધા દેશકાળ બહુ ખરાબ છે, સમજી જાઓ. વનાશાન પૂંજા સા કે એ બીજી વાત કરો, બાકી સત્સંગ મુકાશે નહીં. ભૂલાઈ જાણ્યું કે મૂકે એમ નથી, એટલે પછી થોડુંક કન્સેશન કર્યું, તમે એમ કરો નાચ જમવા આવે ને એ એક દિવસ પૂરતી તમે કંઠી કાઢી નાખો, પછી પહેરી લેજો, અને અમે થોડું નાચને કહી દઈશું કે ભાઈ અત્યારે એના ગળામાં કંઠી તિલક નથી, આ બધું નથી, એટલે આપણી જેવા જ કહેવાય, એટલે આપણે વૈષ્ણવ એનું જમી શકીએ, આવું બધું હોય ને એનું, એટલે ના કંઠી કાઢ ને એક દિવસ પૂરતી, પછી તમે ક્યાં કહી, એટલે એક દિવસ પૂરતી કંઠી કેમ નીકળે, આ કપાય ને તો કંઠી નીકળે, માથું કપાય પછી કંઠી નીકળે, આ છે ત્યાં સુધી આ નડે, આમાં નીકળે નહીં, કંઠી ના નીકળે. મારા હું કરું, એમ કરો નાચ જમવા આવે અમે કહેશું લાવશે, બાકી તમારા કીધે નહીં આવે અમે કહેશું, અમે કીધું ને અમે તમારા બાપના હેડીના, તમારા બાપ એના અમને આદર, અમે કહેશું નાચ આવશે, પણ છે ને નાચ જમવા બેસે ને એટલા પૂરતા તમે કંઠી રાખજો ને ગળામાં, પણ ઘરમાં બેસજો, બહારના બંધ રાખજો, બહાર નીકળતા નહીં, અમે નાચને જમાડી દઈશું, અમે બધું સંભાળી લઈશું, પણ તમે ઘરમાં પૂરાઈ રહેજો, બે ત્રણ કલાક બધી નાચ જમીન વહી જાય ને ત્યાં સુધી, એટલે અમે એને કહી દઈશું કે એમણે સત્સંગ મૂકી દીધો. લે એમ શું કાળું કામ કર્યું છે, ઘરમાં ઘૂસી જાય, ચડે ધોળે, જેને જમવું હોય એ જમે, ન જમવું તો ન જમે. તમે આ ક્યારના વેવલાય શું કરો છો અમારી હારે, હું નાના કીકલા છીએ, અમે દૂધ ધાવીએ છીએ, આમ કરી નાખો ને તેમ કરી નાખો, એક ને એક બે જેવી વાત છે, સત્સંગ જવાનો નથી, કંઠી જવાનો નથી, અમે છુપાવવાના નથી, ચાંદલો ભૂસવાને નથી, નાતને આવું હોય તો આવે, નાય તમારી ભગવાન ગણો જે ગણો એ, પણ એનાથી અમારો આ મોટો ભગવાન છે એ નહીં થાય. અને જુવાનને લોહી તપી જાય પછી તો ગઢિયાને પછી ફેફડી ફાટી જાય. હા તમે બહુ ઉતાવળા ઉતાવળા, એટલે શું તમે આ ક્યારના અમે સાંભળીએ છીએ એટલે શું તમે અમારો, હું સત્સંગને તમે હીણો દેખો, ઘરમાં ઘૂસીને આમ ઘસી, હું અમે કાળું કામ કરીને બેઠા છીએ, આગેવાન છો કે વિવેકથી વાત કરો, એ વિષ્ણુ છે તો વિષ્ણુને આપણે બધા વૈષ્ણવ છીએ, અમને તમારું અંજળ લેવા તમને શરમ નથી આવતી, તો અમારા અંજળ લેવા તમને શું વાંધો આવે છે, જે છે પણ તો જો સાંભળી લ્યો, હા તમે ઉતાવળા થઈ ગયા છો તો અમારે લોહી તપે છે. હા તે શું શું તપે છે? આ તો આજથી છે તમે નાચની બહાર છો, તો કબૂલ છે નાચથી બહાર. અરે કોઈ બેન બેટી દીકરી વર્ષે પરણશે નહીં, રોટી બેટીનો જે વ્યવહાર છે સમાપ્ત થઈ જશે, કોઈ ઉંબરો નહીં ચડે. હા તે ભલે ના ચડે, ભજન કરશું. દીકરા દીકરી બે છે, કુંવારે રહેશે, ભજન કરશું. એ એના માટે આ કાંઈ અમે સત્સંગ મૂકી દેવાના છે? એ તો બધું ખોટું છે માયામય, એ તો ખોટું છે. વરવું પરણવું એ તો આખી જિંદગી આનંદ કરોડો જન્મ કર્યું છે ને બધું, એ બધા ક્યાં બધા ઘોડા ચડે ને બધા કડ્યા કેટલાય પીડા નીકળ્યા કડે બધું છે. જીવ જાગતા જ નથી, કરોડો જન્મ સુધી પૈણા ભેડા. એક જણાનું સાતમું લગ્ન હતું, ઘોડે ચડીને જતો. બોલ, સાતમું, સેવન્થ મેરેજ. તે પત્રકાર આવ્યો એ કે આ સાત સાત વખત થી તમે લાડે કોડે ચડીને ઘોડે ચડીને પરણવા જાવ છો તો તમારો અનુભવ કઈ કહેશો? માથાકોટ નહીં, ઘોડે ચડતા આવડી ગયું. પાછા ના પડ્યો. છોકરા છોકરી છે ને એ કુંવારા રહીને એ સુખેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે, શીઠ્યાઓ બસ લ્યો, અમને કોઈ નાચનો ડર ન દેખાડો. તો આજથી રોટી બેટીનો વ્યવહાર સમાપ્ત, તમે નાચથી બહાર છો, તમારું કોઈ અંજળ લે હરામ છે, અમને મંજૂર છે. શીઠ્યાઓ નીકળી ગયા. બે ભાઈ કે ભાઈ હવે, અને ભાઈ નાચ બહાર થવું એ આજે કલ્પનાની બહાર વસ્તુ છો. સંબંધીઓ હતા ને એ બધા નાચમાં રહેવા માટે આની યાર વ્યવહાર તોડી નાખ્યો, એક જ ખોવડું રહી ગયું. લ્યો હવે દીકરા પરણે નહીં, ઘરે કોઈ આવે, વ્યવહારમાં કોઈને બોલાવવાનું નહીં, કોઈ કોઈને ક્યાંય જવાય નહીં, કોઈ કંઈ આવે નહીં. વિચાર કરો, અતિ કઠણો, આના કરતાં મરી જવું સારું. પણ કે ના, જે થાય એમ જ રહ્યા. બે ભાઈ વિચાર કર્યો, આ સીધું સામાન છે ને શું કરું, હાલો ગઢડા જાય, આવ્યા મહારાજની પાસે. મહારાજને દંડવત કરી, મહારાજ કે આવો જાઓ શું છે? તો મારે આવું થયું છે. હાલો અમે આવીએ. અને મહારાજ 500 પરમહંસોને લઈને સુંદરિયાણા પધારે. 500 પરમહંસો મહારાજે કહ્યું, વનાશા પૂંજા છે, હા અમે તમારા પર રાજી થઈ ગયા, દેશ દેશ આવરે પત્રિકા લખી નાખો, વસંત પંચમીનો ઉત્સવ અહીં કરવો છે. આને પછી જેવા ગાડા મોઢે જે અબીલ ગુલાલ ને રંગની છોડો સુંદરિયાણામાં હાથ હાથના કીચડ થઈ જાય એવો માહોલ જાયમો, આખું પરગણું દંગ થઈ ગયું. કે આવું કારજ કોઈ ન કરી શકે. સ્વામિનારાયણ જોતો, એમાં કેટલાય સત્સંગી થયા ને કેટલાય સત્સંગનો રંગ ચડી ગયો, પણ જે હતા એને એ રીતે રહ્યા. પછી તો જમ જમ કરતા દિન ગણતા માસ ગયા, અને હવે તો વર્ષે યાતર્યા, સમય જતા કંઈ વાર લાગતી નથી, ઘણો સમય પસાર થઈ ગયો. પણ વાત એવી કહેવાની છે કે ભાઈ પૂંજાશા એમના ઘરના પત્નીનું અવસાન થયું એટલે ધામમાં ગયા મહારાજના, એટલે પૂંજા સાહેબ બધું મૂકી અને ગઢપુરમાં આવીને ત્યાગી થઈ ગયા. પાર્ષદની દીક્ષા લઈ અને ગઢપુરનો વહીવટ સંભાળી લીધો, મંદિરમાં એમને સેવા આપવાનું. એટલે એ તો ઘરેથી નીકળી ગયા. વાહ વનાશાર્યા એમની 5 પેઢી સુધી નાચથી બહાર રહ્યા, 85 વર્ષ સુધી. 85 વર્ષ કેટલા જજુઈમાં 5 પેઢી. હે, 2-3 દીકરા હોય એમાંથી એકાદનું લગ્ન કોઈ થાય, કોઈ પણ સંજોગો કોઈ હિંમત કરે કે કોઈને વળે દંડ રૂપે બહાર કાઢ્યા હોય તો એમાંથી વળી ઠીક પડે તો એમનું કોઈ વરી જાય દીકરા દીકરી, એમાંથી વંશ રહે. બીજા જે 1-2 દીકરા કા બધા હોય બધા કુંવારા રહી અને નિયમ ધર્મ સાર ધાર બ્રહ્મચર્ય પાળી ભજન કરે, કોઈને અફસોસ નહીં. વિચાર તો કરો, ભજન કરે. વનાશાના હીરાશાને, હીરાશાના લક્ષ્મીદાસને, લક્ષ્મીદાસના છગનભાઈને, છગનભાઈના પછી 4 દીકરા, એમાં એક મનસુખભાઈ અને બીજા વ્રજલાલભાઈ, એને બેના લગ્ન થયા. 2 કુંવારા રહ્યા, બાપાલાલભાઈ અને અમૃતભાઈ. અને પછી બાલમુકુંદાજી સ્વામીના આશીર્વાદથી અમદાવાદના 2-4 મણકીવાળા શેઠ, એમણે પછી આ પરિવારને નાતમાં લીધો 85 વર્ષે. પણ આમણે સત્સંગ છોડ્યો નહીં, આને કહેવાય જાણ્યો. હવે આજે તો શેર બજારમાં થોડું ગોથું ખાઈ જાય તો હવે આપણું કામ આમ ઉગતું નથી, માળા કરીએ તો મૂકી દઉં મૂકી દઉં બધું. પણ તે આંધળું ક્યાં કર્યું એમાં કોઈ શું કરે? મનનું ધાર્યું જરાક ન થાય તો તરત આપણે સત્સંગમાં, સંતોમાં, પેલામાં, ભગવાનમાં, નામમાં, પૂજામાં, દર્શનમાં, દાનપુન્યમાં બધામાં તરત આમ મળે, ટેમ્પરેચર ડાઉન મંડે થવા. આ 85 વર્ષ અને પાછા કેવા, અને છેલ્લે બાપાલાલભાઈ હજી રાજકોટ ગુરુકુળમાં બાપાલાલભાઈનો ઉતારાનો રૂમ છે, ત્યાં આવતા મહાસમર્થ અને બધા એવા હોય, પછી ભજન કરનારા એટલે રાખવા ખાતર કુમારે એવા નહીં, બસ પછી ભગવાન ઈચ્છા સમજીને પૂરા બ્રહ્મચર્ય નિયમ પાળી અને હરિને ભજે. પણ કેવા સાક્ષાત્કારી પુરુષ એવા પાંચ પાંચ પેઢીએ. બાપાલાલભાઈની તમે વાત જાણો છો, આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાથે અનન્ય હેત રાજકોટ ગુરુકુળમાં કોઈ પણ ઉત્સવ પ્રસંગ હોય, જ્ઞાન બ્રહ્મસત્ર હોય, યજ્ઞ હોય, બીજા હોય, બાપાલાલભાઈ હોય, અને એનો રૂમ, એની ભજન ભક્તિ એવી સ્પેશિયલ રૂમ એનો રાખ્યો. આજે પણ એ ઉતારો છે બાપાલાલભાઈના રૂમ તરીકે ઓળખાય, કે જે બાપાલાલભાઈને ભગવાન વાતો કરે, જાણે છે આખો સત્સંગ જાણે છે બાપાલાલભાઈના નામ. આ વાત છે, આને સત્સંગનો મહિમા જાણ્યો કહેવાય, ભજનનો એનો. માટે જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર, રાજા ગોપી ચંદ અને ભરથરી છોડી ગયા ઘર બાર, ભાઈ તું ભજી લે ને કીરતા, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી ને મળે નહી વારંવાર, ભાઈ તું ભજી લે ને કીરતા. આ ઘર મુકાવી દેવાની વાત નથી, પણ ભજન કરી લેવાની, સત્સંગ કરી લેવાની, જીવનને સારી રીતે જીવી લેવાની અને સત્સંગમાં બળિયા રહેવાની આ વાત છે. એટલે ધન જન યૌવન મૂળ આખો સંસાર જે છે એનો ગૌરવ કરો નહીં. શંકરાચાર્યજી કહે આ બધું માયામય છે, નાશવંત છે, દુઃખરૂપ છે, છેતરામણું છે, ભૂલાવીને ક્યાંય દૂર દૂર લઈ જશે અને પછી દુઃખના ડાબ ઉગશે અને પછી પસ્તાવો થશે સિકંદરની જેમ કે મેં કાંઈ ન મેળવ્યું, એના કરતાં અત્યારથી ચેતી અને ભગવાનનું ભજન કરી લેવું, એવું શંકરાચાર્યનું ખાસ કહેવું છે. એટલે બ્રહ્મપદ, ભગવાનના નામ સ્મરણ ધ્યાન એનો મહિમા સમજ. ગુણાતીતાનંદ સ્વામી કહે ને દેહમાંથી હેત તોડીને આત્મામાં કરવું, દેહમાંથી હેત તોડી આત્મામાં કરવું, સંબંધીઓમાંથી હેત તોડી ભગવાનના સાધુ સંતો ભક્તોમાં કરવું, આ લોકમાંથી હેત તોડી અને ભગવાનના ધામમાં હેત કરવું. બસ કરવાનું આટલું છે, આટલું આ રાખીને અહીં ત્યાં રાખવાનું જ છે હેત, પણ જરાક છેડા બદલી નાખવાના છે તો પાર ઉતરી જવાય. કેવો સરસ મહાકુરુ ધન ધન યૌવન ગર્વ લાગ્યું ને તમને, કે આ કઈક સમજવા વિચારવા જેવું છે ફરી ફરી. અને પછીનો શ્લોક શું છે? અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તત સુખલેશ સત્યમ પુત્રાદપિ ધનભાજાં ભીતિ સર્વત્રેષ્યા વિહિતા રીતિ. ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે. વિશેષ વાતો જી બાકી છે પછી. સહજાનંદ સ્વામી મહારાજ.